શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 42 દેવી મહાત્મ્ય અંતર્ગત અધ્યાય બીજો દેવતાઓના તેજથી દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો વધ વિનિયોગ અને ધ્યાન આપણે સંસ્કૃતમાં બોલીશું, પછી બાકીના શ્લોક આપણે ગુજરાતી ભાષાંતરમાં જ આગળ વધારશું. વિનિયોગ ઓમ મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુર ઋષિ મહાલક્ષ્મીર્દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસત્વ યજુર્વેદ સ્વરૂપ શ્રી મહાલક્ષ્મી પ્રત્યર્થમ મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ છે, મહાલક્ષ્મી દેવતા છે, ઉષ્ણિક છંદ છે, શાકંભરી શક્તિ છે, દુર્ગા બીજ છે, વાયુ તત્વ છે અને યજુર્વેદ સ્વરૂપ છે. શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતા માટે મધ્યમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. ધ્યાનમ ઓમ અક્ષર ત્રક પરશુમ ગદેશુ કુલિશમ પદ્મમ ધનુષ કુંડિકામ દંડમ શક્તિમ અસીમ ચ ચર્મ જલજમ ઘંટામ સુર આભાજનમ શુલમ પાસ સુદર્શને ચ દધતિમ હસ્તે હિ પ્રસન્નાનમ સેવે શૈરભી શૈરિભ મર્દિની મિહ મહાલક્ષ્મીમ સરોજ સ્થિતામ. અર્થાત હું પદ્માસન પર બેસેલા પ્રસન્ન વદના મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું ભજન કરું છું કે જેઓ પોતાની ભુજાઓમાં અક્ષમાલા પરશુ ગદા બાણ વજ્ર પદ્મ ધનુષ કુંડિકા દંડ શક્તિ ખડગ શંખ ઘંટા મધુપાત્ર શૂળ પાસ અને ચક્ર ધારણ કરે છે. ઓમ અરીમ ઋષિ કહે છે, અગાઉ સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષો સુધી ઘોર યુદ્ધ થયું હતું. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃતાંત બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્રમા યમ વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે. તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તેઓ અત્યારે મનુષ્યની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે તમે તમારા જ શરણમાં આવ્યા છીએ. હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ. તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો. આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો. તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપ્રાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. આ જ પ્રમાણે બ્રહ્મા શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. મહાન તેજનો તે પુંજ સમૂહ જાજલ્યમાન પર્વત જેવો હતો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી વળતી હતી. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તેજ એક સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને તે પોતાના પ્રકાશથી ત્રણેય લોકમાં વ્યાપી વળ્યું. ભગવાન શંકરનું જે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા. વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ. ચંદ્રમાના તેજથી બે સ્તનોનો અને ઇન્દ્રના તેજથી મધ્યભાગ એટલે કમરનો પ્રાદુર્ભાવ થયો. વરુણના તેજથી જંગાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો. બ્રહ્માના તેજથી બે પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની. વસુના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું. પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી ત્રણ આંખો પ્રગટ થઈ, સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમય દેવીના અન્ય અન્ય અંગોનો પ્રાદુર્ભાવ થયો. ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા. પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું. વરુણે પણ શંખ આપ્યો, અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા બે ભાથા એટલે કે તર્કસ આપ્યા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને એરાવત હાથી ઉપરથી ઉતારીને ઘંટ પણ આપ્યો. યમરાજે કાળદંડમાંથી પ્રગટ કરેલો દંડ વરુણે પાસ, પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્માજીએ કવંડળ આપ્યું. સૂર્યે પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાં ભરી દીધું. કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી. શ્રી સમુદ્ર ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા બે દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્ય ચૂડામણી, બે કુંડળ, કંડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, બે પગો માટે નિર્મળ નુપુર, ગળાની સુંદર હાંસડી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરશુ આપ્યું. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ આપ્યા. આ ઉપરાંત માથા અને વૃક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. જલધીએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા. ધનાધિપતિ કુબેરે મદ ભરેલું પાનપત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણીઓથી શોભતો નાગહાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને તે દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું. દેવી અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં. તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું, દેવી તમારો જય થાઓ. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી. સમસ્ત ત્રણેય લોકોને ખળબળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો, આહા, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને ધસ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકને અજવાળી રહ્યા હતા. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી. માથા પરના મુગળથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકરાઓથી સાતે પાતાળોને ખળભળાવી રહ્યા હતા. તે દેવી પોતાની હજારો ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા હતા. ત્યારબાદ તેમને સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દીદીપ્યમાન થઈ રહી. ચક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉદગ્ર નામના મહાદૈત્યે 60,000 રથારૂઢ અસુરો સાથે આવીને ઘમસાણ મચાવ્યું. મહાહનુ નામનો દૈત્ય 1 કરોડ રથારૂઢ અસુરોના સાથમાં યુદ્ધ કરવા લાગ્યો, જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. તે અશિલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો. 60 લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાસ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો. પરિવારિત એટલે કે પરિતો વારયતિ શત્રુ નીતિ વ્યુત્પત્તિ નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડેસવારોની અનેક ટુકડીઓ તેમજ 1 કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો. 5 અરબ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બિડાલ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. મહિષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો હાથીઓ અને ઘોડાઓવાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો. તે બધા દૈત્યો તોમર, બિંદીપાલ, શક્તિ, મુસળ, ખડગ, પરશુ, પટીસ વગેરે અસ્ત્રો શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. કેટલાક દૈત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા, કેટલાકે પાસ ફેંક્યા તો બીજા કેટલાક દૈત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમત રમતમાં જ પોતાના અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના તે સમસ્ત અસ્ત્રો શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામો નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્રો શસ્ત્રોની જડી વરસાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેશવાળી ઝુલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય. યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા અને તેઓ પરશુ, ભિંદીપાલ, ખડગ, પટ્ટીસ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતા નગારા, શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશુલ, ગદા અને શક્તિની વર્ષા કરીને તથા ખડગ વગેરે આયુધોથી સેંકડો મહાદૈત્યોનો સંહાર કરી નાખ્યો. કેટલાકને ભયંકર ઘંટનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા. ઘણા બધા દૈત્યોને પાસથી બાંધીને ધરતી પર બેસાડી ઘસેડ્યા. કેટલાય દૈત્યો તેમની તીક્ષ્ણ તલવારના પ્રહારથી બબ્બે ટુકડા થઈ ગયા. કેટલાય ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા. કેટલાય મુશળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઓકવા લાગ્યા. કેટલાક દૈત્યો સૂળથી છાતી ફાટી જવાને કારણે ધરતી પર ઢગલો થઈ પડ્યા. તે રણભૂમિએ બાણોના સમૂહની વર્ષાથી કેટલાય અસુરોની કમરો તૂટી ગઈ. બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા દેવોને ત્રાસ આપતા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા. કેટલાયના હાથ છિન્ન ભિન્ન થઈ ગયા. કેટલાયની ગરદનો કપાઈ ગઈ. કેટલાય દૈત્યોના માથા કપાઈ કપાઈને પડવા લાગ્યા. કેટલાય અસુરોના શરીર મધ્ય ભાગે જ ચિરાઈ ગયા. કેટલાય મહાદૈત્યો જંગાઓ કપાઈ જવાથી પૃથ્વી પર ઢળી પડ્યા. કેટલાયને દેવીને એક હાથવાળા, એક પગવાળા અને એક આંખવાળા કરીને બબ્બે ટુકડાઓમાં વહેરી નાખ્યા. કેટલાયને દેવીએ એક હાથવાળા, એક પગવાળા અને એક આંખવાળા કરીને બબ્બે ટુકડાઓમાં વહેરી નાખ્યા. કેટલાય દૈત્યો માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ધડના રૂપમાં જ સારા સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા હતા. બીજા ધડો માથા વિનાના શરીરો યુદ્ધવાદ્યોના લયમાં નાચતા હતા. કેટલાય માથા વગરના ધડ હાથોમાં ખડગ, શક્તિ અને રૃષ્ટિ લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદૈત્યો થોભો, ઉભારોહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા. જ્યાં ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો, હાથીઓ, ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું. દૈત્યોની સેનામાં હાથીઓ, ઘોડાઓ અને અસુરોના શરીરમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થતો હતો કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી. જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો. બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણોમાં ભસ્મ કરી દે છે. અને તે સિંહ પણ પોતાની કેશવાળી ઝુલાવી ઝુલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરમાંથી જાણે તેમના પ્રાણ વીણતો રહેતો હતો. ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવરણિક મન્વંતરે દેવી મહાત્મ્યે મહિષાસુર સૈન્ય વધો નામ દ્વિતીય અધ્યાય, એટલે કે શ્રી માર્કંડેય પુરાણમાં સાવરણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. અનુકમણિકા પ્રમાણે 42મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.